શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 47મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, હવે હું પાપની શુદ્ધિ માટે ઋષિમુનિઓએ કહેલા ચાંદ્રાયણાદિ વ્રતોના લક્ષણો તમને કહું છું. તેમાં સમગ્ર પાપોમાં સાધારણપણે કરવાના કહેલા ચાંદ્રાયણ વ્રતના ભેદો તમને પ્રથમ જણાવું છું. સુદ પક્ષમાં તિથિની વૃદ્ધિ અનુસાર એક એક કોળિયાની વૃદ્ધિથી આંબળાના ફળ જેવડા કોળિયા પૂર્ણિમા સુધી આરોગવા, અને વદ પક્ષમાં ચંદ્રમાની કળાનુસાર એક એક કોળિયો ઓછો કરતા અમાવાસ્યાએ ઉપવાસ કરવો, તેને ચાંદ્રાયણ વ્રત કહેલું છે. તે વ્રતમાં ભક્ષણ કરવા યોગ્ય કોળિયાના દ્રવ્યો કહું છું. ચરુ, ભિક્ષાન્ન, સાથવો, કોઈપણ કાચું ધાન્ય, યવનો સાથવો, લીલોતરીનું શાક, દૂધ, દહીં, ઘી, મૂળ કે જળ, આ ચરુ આદિક હવિષ્યાન્નને ઉત્તરોત્તર શ્રેષ્ઠ સમજવા, તેમાંથી કોઈપણ એક દ્રવ્યનું વ્રત કરનારાએ ભક્ષણ કરવામાં કોળિયા તરીકે કલ્પવો, અમાવાસ્યાની તિથિએ ઉપવાસ કરવો, તિથિની વૃદ્ધિમાં 16 કોળિયા પણ લઈ શકાય અને તિથિના ક્ષયમાં 14 કોળિયા લઈ શકાય, સર્વ પાપને શાંત કરનારું અને ધર્મની વૃદ્ધિ કરનારું આ ચાંદ્રાયણ વ્રત યવની જેમ મધ્ય સ્થૂળ અને બંને છેડે કૃશ હોય છે, તેથી તેમનું નામ યવ ચાંદ્રાયણ કહેલું છે. મહિનાના વદ પક્ષની પ્રતિપદાને દિવસે 14 કોળિયા જમવા અને પછી પ્રતિદિન એક એક કોળિયો ઓછો કરતા જવો. આ રીતે વદ પક્ષની સમાપ્તિ પછી સુદ પક્ષની પ્રતિપદાને દિવસે એક કોળિયો આરોગવો, પછી એક એક કોળિયો વધારતા જવો ને સુદ પક્ષને સમાપ્ત કરવો, અને મધ્યે આવેલી અમાવાસ્યાની તિથિએ ઉપવાસ કરવો. આમ આ ચાંદ્રાયણ પીપીલિકાની જેમ મધ્ય કૃશ અને બંને છેડે સ્થૂળ હોય છે, તેથી તેનું નામ પીપીલિકા ચાંદ્રાયણ કહેલું છે. વ્રત કરનાર પુરુષે પોતાની રુચિ અનુસાર આ બે પ્રકારના ચાંદ્રાયણમાંથી કોઈ પણ એક વ્રત કરવું. તેનો વિસ્તાર 4 પ્રકરણના 19મા અધ્યાયમાં વિષ્ણુ પુરાણના મત પ્રમાણે વર્ણવ્યો છે, તેથી તેમાં 240 કોળિયા આરોગવાની આવશ્યકતા કહી છે, અને અહીં તો બંને પ્રકારમાં 225 કોળિયા જમવાનો નિયમ અને યવચાંદ્રાયણમાં અંતે અમાવાસ્યાનો ઉપવાસ અને પીપીલિકા ચાંદ્રાયણમાં મધ્ય આવતી અમાવાસ્યાનો ઉપવાસ કરવાનો નિયમ કહેલો છે. તેથી ક્યારેક દૈવયોગે કોઈ એક પક્ષમાં કોળિયાની વૃદ્ધિ થાય અને બીજા પક્ષમાં ક્યારેક અભાવ આવે, તેથી નિશ્ચિત કોળિયાનો નિયમ અને અમાવાસ્યાનો ઉપવાસ વ્યવસ્થા પ્રમાણે કરી વ્રતનું સંપાદન કરવું. એક માસમાં 240 કોળિયા આરોગવા તેને ઇન્દુ ચાંદ્રાયણ વ્રત કહેલું છે. તેમાં આ પ્રમાણેનો ક્રમ લઈ શકાય કે પહેલે દિવસે 4 કોળિયા જમવા, બીજે દિવસે 12, ત્રીજે દિવસે ઉપવાસ કરી ચોથે દિવસે 16 કોળિયા જમવા. આમ 7 આવૃત્તિ કરી 8મી આવૃત્તિ વખતે પહેલે દિવસે 4, બીજે દિવસે 12 અને ત્રીજે દિવસે ઉપવાસ કરીને વ્રતની સમાપ્તિ કરવી. તે જ રીતે પ્રાયશ્ચિત્તેન્દુ શેખરમાં તો જે કોઈ પણ પ્રકારે 225 કોળિયા એક માસમાં જમવાથી પણ ચાંદ્રાયણ વ્રત થાય છે એમ કહ્યું છે. તેનો વિવેક આ પ્રમાણે છે કે પ્રથમ દિવસે 4, બીજે દિવસે 11 અને ત્રીજે દિવસે ઉપવાસ કરવો ને ચોથે દિવસે 15 કોળિયા જમવા. આમ 7 આવૃત્તિ કરવી અને 8મી આવૃત્તિમાં પહેલે દિવસે 4 અને બીજે દિવસે 11 કોળિયા જમવા ને ત્રીજે દિવસે ઉપવાસ કરીને વ્રતની સમાપ્તિ કરવી. આ રીતે ઇન્દુ ચાંદ્રાયણ વ્રત કરવાનું શાસ્ત્રમાં કહેલું છે. અંતઃકરણને નિયમમાં રાખી વ્રત કરનાર પુરુષે મધ્યાહ્ન પછી પ્રતિદિન હવિષ્યાન્નના 8 કોળિયા એક માસ સુધી આરોગવા, તેને યતિ ચાંદ્રાયણ વ્રત કહેલું છે. નિયમમાં તત્પર થઈ મનને સ્થિર કરી વ્રત કરનારાએ પ્રાતઃકાળે સ્નાન સંધ્યાદિ નિયમ કરી ચાર કોળિયા જમવા ને સૂર્યાસ્ત પછી સાયં સંધ્યા વંદન કરીને પુનઃ ચાર કોળિયા જમવા, આ રીતે એક માસ કરવો તેને શિશુ ચાંદ્રાયણ વ્રત કહેલું છે. મનને નિયમમાં કરી વ્રતનો દ્રઢ સંકલ્પ કરનાર પુરુષે એક માસ હવિષ્યાન્નના ત્રણ કોળિયા પ્રતિદિન આરોગવા તેને ઋષિ ચાંદ્રાયણ કહેલું છે. અહીં કોળિયાનું પ્રમાણ આમળાના ફળ સરખું રાખવાનું કહેલું છે. પૂર્વોક્ત બે યવ અને પીપીલિકા ચાંદ્રાયણ સિવાયના બીજા ચાંદ્રાયણો કોઈ પણ તિથિથી ચાલુ કરી શકાય છે, તેમાં કોઈ તિથિનો નિયમ નથી અને એ સર્વે ચાંદ્રાયણોમાં એકાદશીનો દોષ લાગતો નથી. બાકી એકાદશીના દિવસે ધેનુદાન આદિકના નિયમો ચતુર્થ પ્રકરણમાં કહેવા પ્રમાણે કરી શકાય છે. પહેલી સાત રાત્રિ ગાયના ચારે આંચળનું દૂધ પીવે અને પછીની સાત રાત્રિ ત્રણ આંચળનું, તેના પછીની સાત રાત્રિ બે આંચળનું અને પછીની છ રાત્રિ એક આંચળનું દૂધ પીવે. છેલ્લે ત્રણ રાત્રિ દિવસ વાયુનું ભક્ષણ કરી ઉપવાસ કરે. આ વ્રતને સમગ્ર પાપને પ્રજળાવનાર સોમાયન નામનું વ્રત કહેલું છે. ચાર દિવસ એકવાર ભોજન લેવું, ચાર દિવસ બપોર પછીના સમયે નક્ત ભોજન લેવું, ચાર દિવસ માગ્યા વિના જે કાંઈ અન્ન મળે તે લેવું અને છેલ્લા ચાર દિવસ ઉપવાસ કરવા, આ સોળ દિવસનું કૃચ્છ્ર વ્રત કહેલું છે. ગરમ કરેલા દૂધ ઘી અને જળને મિશ્ર કરી એક દિવસ પાન કરવું અને એક દિવસ ઉપવાસ કરવો, આ બે દિવસનું તપ્ત કૃચ્છ્ર વ્રત કહેલું છે. એક દિવસ ગરમ દૂધ પીવે, બીજે દિવસે ગરમ ઘી પીવે, ત્રીજે દિવસે ગરમ જળનું પાન કરે ને ચોથે દિવસે ઉપવાસ કરે, તેને મહાતપ્તકૃચ્છ્ર વ્રત કહેલું છે. હવે બાર દિવસનું તપ્તકૃચ્છ્ર વ્રત કહું છું. પહેલા ત્રણ દિવસ ગરમ જળ પીવે, પછી ત્રણ દિવસ ગરમ દૂધ પીવે અને ત્રણ દિવસ ગરમ ઘી પીવે. છેલ્લે ત્રણ દિવસ વાયુ ભક્ષણ કરી ઉપવાસ કરે. આ વ્રતમાં ત્રણ દિવસ ત્રણ ત્રણ પળી ગરમ જળ પીવે, પછી ત્રણ દિવસ બે બે પળી ગરમ દૂધ પીવે, પછી ત્રણ દિવસ એક એક પળી ગરમ દૂધ પીવે અને છેલ્લે ત્રણ દિવસ ગરમ વાયુનું પાન કરી ઉપવાસ કરે. આ પ્રમાણે બાર દિવસનું તપ્ત કૃચ્છ્ર વ્રત કહેલું છે. ઉપરોક્ત બાર દિવસના વ્રતમાં કહેલા વિધિ પ્રમાણે શીતળ જળ દૂધ અને ઘીનું ત્રણ ત્રણ પળી પાન કરે અને ત્રણ ઉપવાસ કરે તેને યમરાજાએ સર્વ પાપને હરનારું બાર દિવસનું શીતકૃચ્છ્ર વ્રત કહેલું છે. એક દિવસ પંચગવ્યને દર્ભવાળા જળથી મિશ્રિત કરી પાન કરે અને એક દિવસ ઉપવાસ કરે તે બે દિવસનું સાંતપન વ્રત કહેલું છે. વ્રત કરનારો પુરુષ પંચગવ્યને પાંચે દિવસ જુદા જુદા દ્રવ્યનું પાન કરે, છઠ્ઠે દિવસે દર્ભવાળું જળ પાન કરે અને છેલ્લે દિવસે ઉપવાસ કરે તેને મહાસાંતપન વ્રત કહેલું છે. બૃહત પરાશર અને જાબાલ મુનિના મત પ્રમાણે પ્રતિદિન અનુક્રમે ગાયના એક એક ગવ્ય છાણ મૂત્ર દૂધ દહીં અને ઘીનું પાન કરી છઠ્ઠે દિવસે દર્ભવાળા જળનું પાન કરી સાતમે દિવસે ઉપવાસ કરવો, આ રીતે સાત દિવસના વ્રતને સાંતપન વ્રત કહેલું છે. આ વ્રતને ત્રણ આવૃત્તિથી એકવીસ દિવસનો કરે તેને મહાસાંતપન વ્રત કહેલું છે. જેમ કે ત્રણ દિવસ ગાયનું છાણ, ત્રણ દિવસ ગૌમૂત્ર, ત્રણ દિવસ ગોદૂધ, ત્રણ દિવસ ગોદહીં, ત્રણ દિવસ ગાયનું ઘી, ત્રણ દિવસ દર્ભવાળું જળ અને છેલ્લા ત્રણ દિવસ ઉપવાસ કરવા, આ રીતે એકવીસ દિવસનું વ્રત કરવાથી મહાસાંતપન વ્રત પૂર્ણ થાય છે. હવે યમરાજાના મત પ્રમાણે આ સાંતપનમાં જે ભેદ છે તે કહીએ છીએ. વ્રત કરનાર પુરુષે ત્રણ ત્રણ દિવસ ગોમૂત્ર, ગોમય, ગોદધી, ગોદૂધ, તેમજ છેલ્લા 3 દિવસ ગોઘીનું પાન કરવો આ પ્રમાણે પાપને નાશ કરનારો 15 દિવસ માટે કરવામાં આવતો મહાસાંતપન વ્રત કહેલું છે. તેમજ શંખ મુનિના મત પ્રમાણે 3 દિવસ પંચગવ્યનું પાન કરે તેને યતિ સાંતપન વ્રત કહેલું છે. વળી યમરાજાના મત પ્રમાણે પંચગવ્ય અને દર્ભજળનું 2-2 દિવસ પાન કરી 12 દિવસમાં પૂર્ણ થતું પણ એક સાંતપન વ્રત કહેલું છે. આ સર્વે નાના મોટા ભેદો છે, તે નાના મોટા પાપને માટે પોતાની શક્તિ પ્રમાણે કરવાના જાણવા. પ્રતિદિન 5-5 દિવસ જુદા જુદા પર્ણ સાથે ઉકાળેલું જળ પીવું. તેમાં પ્રથમ દિવસે ખાખરાના પાન સાથે ઉકાળેલું જળ પીવું, બીજા દિવસે ઉમરડાના પાન, ત્રીજા દિવસે કમળના પત્ર, ચોથે દિવસે બીલીપત્ર સાથે અને 5મે દિવસે દર્ભવાળું જળ પીવું. આ રીતે 5 દિવસ ઉકાળેલું જળ પીવાથી સિદ્ધ થતું પર્ણ કૃચ્છ્ર વ્રત યાજ્ઞવલ્ક્ય મુનિએ કહેલું છે. પવિત્ર થઈ 3 દિવસ ઉપવાસ કરી 4થે દિવસે આ કહ્યા એવા સર્વે પાંદડાને જળ સાથે ઉકાળીને પાન કરે ત્યારે યમના મતે 4 દિવસથી સાધ્ય પૂર્ણ કૂર્ચ વ્રત કહેલું છે. 1 માસ યથા અવસર પ્રાપ્ત થયેલા ફળોનું ભક્ષણ કરવું તેને ફળકૃચ્છ્ર વ્રત કહેલું છે. 1 માસ માત્ર શ્રીફળનું ભક્ષણ કરવાથી શ્રીકૃચ્છ્ર વ્રત કહેલું છે. વળી 1 માસ કમળના ડોડામાં ઉત્પન્ન થયેલા ફળ જમવાથી પદ્મકૃચ્છ્ર વ્રત કહેલું છે. કેવળ આમળા 1 મહિનો જમવાથી શ્રીકૃચ્છ્ર વ્રત કહેલું છે. 1 માસ પાંદડા જમવાથી પત્રકૃચ્છ્ર વ્રત કહેલું છે. 1 માસ પુષ્પોનું ભક્ષણ કરવાથી પુષ્પકૃચ્છ્ર વ્રત કહેલું છે. 1 માસ મૂળ જમવાથી મૂળકૃચ્છ્ર, 1 માસ જળ પીવાથી જળકૃચ્છ્ર. આ રીતે વિચક્ષણ પુરુષોએ 1 માસ પર્યંત દૂધ આદિકનું પાન કરી તે કૃચ્છ્ર વ્રત કહેલું છે. અર્થાત દધિકૃચ્છ્ર, છાશકૃચ્છ્ર, શાકકૃચ્છ્ર, ચણકકૃચ્છ્ર વગેરે કૃચ્છ્ર વ્રતો કહેલા છે. દિવસમાં 1 વાર મધ્યાહ્ન પછી ભોજન કરવું, 1 વાર બપોર પછી નક્ત ભોજન કરવું, 3જે દિવસે દિવસમાં માંગ્યા વિના જે કાંઈ મળે તેનું ભક્ષણ કરવું અને 4થે દિવસે ઉપવાસ કરવો તેને પાદકૃચ્છ્ર વ્રત કહેલું છે. 3 દિવસ પ્રાતઃકાળે ભોજન કરવું, 3 દિવસ સાયંકાળે, 3 દિવસ માંગ્યા વિના જે મળે તેનું ભોજન અને 3 દિવસ ઉપવાસ કરવા. આ 12 દિવસનું પ્રાજાપત્ય કૃચ્છ્ર વ્રત કહેલું છે. હે વિપ્ર, 3 દિવસ ઉપવાસના છોડીને બાકી ખોબામાં આવે તેટલું અન્ન જમીને પ્રાજાપત્ય વ્રતની જેમ 12 દિવસનું વ્રત કરવું તેને અતિકૃચ્છ્ર વ્રત કહેલું છે. અર્થાત તે 3 દિવસ પ્રાતઃકાળે, 3 દિવસ સાયંકાળે, 3 દિવસ માગ્યા વિના મળેલા ભોજનને ખોબામાં આવે તેટલું અન્ન જમવું અને 3 દિવસ ઉપવાસ કરવા. આ 12 દિવસના વ્રતને અતિકૃચ્છ્ર કહેલું છે. વળી આપસ્તંભ મુનિએ 12 દિવસના પ્રાજાપત્ય વ્રતને 4 ભાગમાં વહેંચી જેવો જેનો વર્ણ તેના અનુસારે પાદકૃચ્છ્ર વ્રત કરવાનું કહેલું છે. 3 દિવસ ઉપવાસ કરવા તે પ્રથમ પાદ કહેલું છે. માગ્યા વિના જે મળે તેનાથી 3 દિવસ પસાર કરવા તેને બીજું પાદ કહેલું છે. 3 દિવસ સાયંકાળે ભોજન કરે તેને 3જું પાદ કહેલું છે અને 3 દિવસ પ્રાતઃકાળે ભોજન કરે તેને 4થું પાદ કહેલું છે. શૂદ્રોએ પ્રાતઃકાળે જમવારૂપ 4થા પાદનું વ્રત કરવું, વૈશ્યે સાયંકાળે જમવારૂપ 3જા પાદનું વ્રત કરવું, ક્ષત્રિયોએ માગ્યા વિના જે મળે તેનું ભોજન કરવારૂપ 2જા પાદનું વ્રત કરવું અને બ્રાહ્મણે 3 દિવસ ઉપવાસ સહ 1લા પાદનું વ્રત કરવું. આ વ્રતમાં સાયંકાળે 12 કોળિયા જમવા, પ્રાતઃકાળે 15 કોળિયા જમવા, માગ્યા વિનાના ભોજનમાં 24 કોળિયા જમવા અને અંતે ઉપવાસ કરવાના જાણવા. 1 દિવસ સાયંકાળે અને 1 દિવસ પ્રાતઃકાળે જમવું, 2 દિવસ માગ્યા વિના મળેલું જમવું ને 2 દિવસ ઉપવાસ કરવા તેને કૃચ્છ્રાર્ધ વ્રત કહે છે. કેવળ દૂધનું પાન કરી 21 દિવસ પસાર કરવા તે અને જળનું પાન કરી 12 દિવસ પસાર કરવા તેને પણ ગૌતમ મુનિએ કૃચ્છ્રાતિકૃચ્છ્ર વ્રત કહેલું છે. હે ઉત્તમ વિપ્ર, 12 દિવસ ઉપવાસ કરવા તેને ઋષિ મુનિઓએ સર્વ પાપને નાશ કરનાર અને પાપીને પૂર્ણ શુદ્ધ કરનાર પારાક કૃચ્છ્ર વ્રત કહેલું છે. કૃચ્છ્રાતિકૃચ્છ્ર વ્રતમાં જળપાન કરવાની નિયમ પ્રમાણેની આજ્ઞા છે. જ્યારે અહીં પ્રાણની ગ્લાની નિવૃત્ત થાય તે માટે પૂરતું જળ પીવું, કોઈ પણ વ્રતમાં જળ ન પીવું એવો નિયમ નથી. વ્રત કરનાર પુરુષે પ્રથમ દિવસે તલનો ખોળ, બીજે દિવસે સાથવો, ત્રીજે દિવસે છાશ અને ચોથે દિવસે ઉપવાસ કરવો. જાબાલ મુનિએ આ 4 દિવસનું સૌમ્ય કૃચ્છ્ર વ્રત કહેલું છે. તેમજ તલનો ખોળ, છાશ, જળ અને દર્ભના જળનું 1 દિવસ સેવન કરી 5મે દિવસે ઉપવાસ કરવો તેને પરાશર મુનિના મતે સૌમ્ય કૃચ્છ્ર વ્રત કહેલું છે. તલનો ખોળ, ભાતનું ઓસામણ, છાશ, જળ અને સાથવાનું સેવન કરી 5 દિવસ પસાર કરવા ને 6ઠે દિવસે 1 ઉપવાસ કરવો તે યાજ્ઞવલ્ક્ય મુનિના મતે સૌમ્ય કૃચ્છ્ર વ્રત કહેલું છે. અહીં દ્રવ્ય લેવાનું માપતો પ્રાણયાત્રા ચાલે એટલું જ સમજવું. તલનો ખોળ, ભાતનું ઓસામણ, છાશ, સાથવો અને જળ આ 5 દ્રવ્યોમાંથી 1-1 દ્રવ્યનું 3-3 દિવસ સેવન કરી 15 દિવસ પસાર કરવા તેને તુલા પુરુષ કૃચ્છ્રવ્રત કહેલું છે. આ યાજ્ઞવલ્ક્યનો મત છે. ઓસામણ, તલનો ખોળ, છાશ, જળ અને સાથવો આ 5 દ્રવ્યોને 3-3 દિવસ ક્રમથી જમીને પછીના 6 દિવસ ઉપવાસ કરવા આ 21 દિવસના વ્રતને યમના મતે તુલા પુરુષ કૃચ્છ્રવ્રત કહેલું છે. આવી રીતે કહેલા સર્વે વ્રતોમાં પોતાની શક્તિ પ્રમાણે થઈ શકે તે કરવા. સર્વે વ્રતોમાં ઉત્તમ બ્રહ્મકુર્ચ વ્રત તમને કહું છું. આ બ્રહ્મકુર્ચ વ્રત કરનાર સર્વ પાપથી મુકાય છે. તે વ્રત કરનાર મનને નિયમમાં રાખી પ્રથમ દિવસે ઉપવાસ કરે, બીજા દિવસે દર્ભ જળની સાથે અતિશય પવિત્ર એવા પંચગવ્યનું પાન કરે. પંચગવ્યમાં ગોમૂત્ર, ગોમય, ગોક્ષીર, ગોદધી અને ગાયનું ઘી દર્ભ જળની સાથે ગ્રહણ કરવો. આ પ્રમાણે નિર્દેશ કરેલા નિયમ પ્રમાણે પંચગવ્યનું પાન કરવું તે અતિશય પવિત્રકારક અને દેહની શુદ્ધિ કરનારું કહેલું છે. હવે પંચગવ્યને ગ્રહણ કરવામાં ગાયોનો નિયમ કહું છું. લાલ ગાયનું મૂત્ર લેવું, શ્વેત ગાયનું છાણ લેવું, પીળી ગાયનું દૂધ લેવું, નીલી ગાયનું દહીં લેવું અને કાળી ગાયનું ઘી ગ્રહણ કરવું. આ પૂર્વોક્ત ગાયના અભાવમાં 1 કપિલા ગાયનું પંચગવ્ય ગ્રહણ કરવું. પંચગવ્ય સ્વીકારવામાં આ પ્રમાણેનો વિધિ જાણવો, તે પણ આ પ્રમાણે લેવું. ગૌમૂત્ર 8 માસ, ગોમય 16 માસ, દૂધ 12 માસ, દહીં 10 માસ, ઘી 8 માસ અને દર્ભજળ 4 માસ પરિમિત ગ્રહણ કરવો. તેમાં ગૌમૂત્ર ગ્રહણ કરતી વખતે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું. ગોમય ગ્રહણ કરતી વખતે ગંધદ્વારામ દુરાધર્ષામ મંત્રનું ઉચ્ચારણ કરવું. દૂધ ગ્રહણ કરતી વખતે આપ્યાયશ્ય સમે તુતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું. દહીં ગ્રહણ કરતી વખતે દધિક્રાણો અકારિષમ આ મંત્રનું ઉચ્ચારણ કરવું. ઘી ગ્રહણ કરતી વખતે તેજો અસી શુક્રમસી આ મંત્રનું ઉચ્ચારણ કરવું અને દર્ભજળ ગ્રહણ કરતી વખતે દેવસ્ય ત્વા સવિતુઃ આ મંત્રનું ઉચ્ચારણ કરવું. આ કહેલા મંત્રથી પવિત્ર પંચગવ્યનો અગ્નિની સમીપે ઊભા રહી હોમ કરવો ત્યારે 7 પત્રવાળા, અખંડિત અગ્રભાગવાળા અને લીલી કાંતિવાળા દર્ભોથી તે પદાર્થનો સ્વીકાર કરી વિધિ પ્રમાણે પંચગવ્યનો હોમ કરવો. તે હોમ ઈરાવતી ધેનુમતી ઇદં વિષ્ણુર્વિચક્રમે માનસ્તોકે તનયે માન સંવતી પારયતી અને શન્નો દેવી રભિષ્ટય આ 5 રૂચાઓ વડે કરવો. અને તેમાંથી બચેલા પંચગવ્યને દર્ભજળની સાથે વ્રત કરનારા દ્વિજાતિ પુરુષે પાન કરવો ત્યારે પ્રણવનું ઉચ્ચારણ કરતા બરાબર હલાવી અભિમંત્રિત કરી તેનું પાન કરવો. તે વખતે ખાખરાના મધ્યમ પત્રરૂપ પાત્રથી અથવા કમળના પત્રરૂપ પાત્રથી અથવા સુવર્ણ કે ચાંદીના પાત્રથી તથા જમણા હાથના બ્રહ્મ તીર્થથી પાન કરવો. આ બે દિવસનું બ્રહ્મ કુરુચ નામનું વ્રત શરીરના સર્વ પ્રકારના પાપોને બાળી નાખે છે. શંખ મુનિના કહેવા પ્રમાણે આ જ રીતે અભિમંત્રિત કરેલા પંચગવ્યને દર્ભજળની સાથે 3 દિવસ સુધી સેવન કરે તેને યતિ સાંતપન વ્રત અને 12 દિવસ તલથી જીવન વિતાવે તેને આગ્નેય કૃચ્છ્ર વ્રત કહેલું છે. ગાયે પ્રથમ આરોગેલા અને પછી છાણ સાથે બહાર નીકાળેલા જવના સાથવાને 1 માસ જમે તેને યામ્યકૃચ્છ્ર વ્રત કહેલું છે. ગાયના છાણ સાથે નીકળેલા જવનું 1 માસ ભક્ષણ કરવું તેને ઉત્તમ યાવક વ્રત કહેલું છે. 1 માસ પર્યંત પોતાના ખોબામાં સમાય તેટલા તલના ખોળનું ભક્ષણ કરવું તેને કૌબેર કૃચ્છ્ર વ્રત કહેલું છે. ગૌમૂત્રથી સ્નાન કરવું, ગોમયનું ભક્ષણ કરવું, ગાયોની મધ્યે સદાય નિવાસ કરવો અને ગાયના છાણ ઉપર જ શયન કરવો. હે ઉત્તમ વિપ્ર, ગાયો જ્યાં સુધી જળપાન કે આહાર ન કરે ત્યાં સુધી જળ કે આહાર ન કરવો. ગાયો ઊભી રહે ત્યાં સુધી ઊભા રહેવું અને બેસે પછી બેસવું. આ રીતે 1 માસ વર્તન તેને ગોવ્રત કહેલું છે. ઉકાળેલા દૂધમાં મેળવેલ દહીં માત્ર જમીને 2 માસ રહેવું, 1 પખવાડિયું માત્ર દૂધપાન કરીને રહેવું, પછી 8 દિવસ માત્ર દહીં જમવું, 3 દિવસ ઘી અને છેલ્લે 3 દિવસ ઉપવાસ કરવા. આ પ્રમાણે 3 માસમાં 1 દિવસ ઓછું વ્રત કરવું તેને ઉદ્દાલક કૃચ્છ્ર વ્રત કહેલું છે. આ વ્રત વિરાસન સાથે કરવામાં આવે તો બહુ જ ફળદાયી થાય છે. વિરાસનનું લક્ષણ એ છે કે દિવસે ઊભા રહેવું અને રાત્રિએ બેસવું. આ પ્રમાણેનું વિરાસન મહાપાતકને નાશ કરનારું કહેલું છે. હે રૂડાવ્રતવાળા શિવરામ વિપ્ર, આ લોકમાં સર્વ પ્રકારના પાપોને ક્ષમાવનારા સર્વે પ્રકારના કૃચ્છ્ર વ્રતો તમને મેં કહ્યા. ઉત્તમ દ્વિજોએ વર્ષમાં 1 વાર કોઈ પણ 1 કૃચ્છ્ર વ્રત અજાણતા થયેલા કોઈ પણ અભક્ષના ભક્ષણ દોષથી મુક્ત થવા કરવો. તેમાં ઉપરોક્ત કોઈને કોઈ 1 કૃચ્છ્ર વ્રત તો અવશ્ય કરવો. આ કૃચ્છ્ર વ્રત જાણે કે અજાણે થયેલા સર્વ પાપ થકી નિવૃત્તિ કરે છે અને તેથી શુદ્ધ થયેલા પુરુષોને નરક કે યમયાતના ભોગવવી પડતી નથી. આ પ્રમાણે શાસ્ત્રો કહે છે. શોભા સંપત્તિને પ્રાપ્ત કરવાની ઈચ્છા, પોતાના દેહને પુષ્ટ કરવાની કે સ્વર્ગની ઈચ્છા અને ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છા જે પુરુષને હોય તે પુરુષોએ સર્વ પ્રકારે આ કૃચ્છ્ર વ્રતો કરવા. આ લોકમાં જે પુરુષ નાનું કે મોટું પાપ કરીને જો તેનું પ્રાયશ્ચિત્ત કરતો નથી તે પુરુષ ચોક્કસ નરકમાં પડે છે ને તેના દુઃખો ભોગવીને બહુકાળને અંતે યમરાજાના આદેશથી બચેલા પાપને ભોગવવા માટે કૂતરા, ભૂંડ આદિક નીચ યોનિમાં વારંવાર જન્મ પામે છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ પ્રાયશ્ચિત્ત વિધિના પ્રકરણમાં ચાંદ્રાયણાદિ વ્રતોના લક્ષણોનું નિરૂપણ કર્યું. એ નામે 47મો અધ્યાય પૂર્ણ થયો.